સમય પ્રકટ થઈ અને શ્રી મહાપ્રભુજીને આ બોધ કર્યો છે એમાં આપ્યો છે. તો મોટે ભાગે આપણે આ પંક્તિ છે એનું વ્યાખ્યાન જોઈ ગયું. એના પછી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે એમ શ્રી મહાપ્રભુજી કહે છે. એનો અર્થ એવો છે કે ભગવાને સાક્ષાત પ્રકટ થઈ અને જે આજ્ઞા શ્રી મહાપ્રભુજીને કરી એ અક્ષરે અક્ષર અહીંયા કહેવામાં આવે છે. સાક્ષાત આજ્ઞા આ શબ્દનો પ્રયોગ શ્રી મહાપ્રભુજીએ કયા હેતુથી કર્યો છે? સાક્ષાત ભગવતા પ્રોક્તમ, હા બહુ સુંદર, આ આજ્ઞા છે એ સાક્ષાત પ્રકટ થઈને કરી છે. સ્વપ્ન દ્વારા કે પોતાના કોઈ દૂત દ્વારા કે આકાશવાણી દ્વારા એવા કોઈ માધ્યમથી ભગવાને આજ્ઞા નથી કરી. એ હેતુથી શ્રી મહાપ્રભુજી અહીંયા સાક્ષાત પદનો પ્રયોગ કરે છે. ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે, એ પછી આજ્ઞા કરે છે કે હું ભગવાને જે કહ્યું તેને હું અક્ષરે અક્ષર કહી રહ્યો છું. તમને ખ્યાલ હશે કે સંપ્રદાયની અંદર ઘણા, સંપ્રદાયની અંદરના લોકો પણ અને સંપ્રદાયના બહારના લોકો પણ આ ગ્રંથને જ્યારે વાંચે છે અને સંપ્રદાયની પરંપરાગત જે વ્યાખ્યાઓ આ ગ્રંથ ઉપર પ્રગટ થયેલી છે એમાં જેમની શ્રદ્ધા નથી, ન જે લોકો ભારતીય ધર્મ પરંપરાના વિષયમાં કોઈ જાતનું જ્ઞાન ધરાવે છે એવા લોકો એવો આક્ષેપ કરે છે કે કેમ કે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાને જે કહ્યું છે તે હું અક્ષરે અક્ષર આ ગ્રંથમાં નિરૂપી રહ્યો છું, અને પુષ્ટિ સંપ્રદાયનો ઇતિહાસ એમ કહે છે કે ભગવાને પ્રકટ થઈને અષ્ટાક્ષર અને બ્રહ્મ સંબંધ મંત્ર છે એ આ સમયે પ્રકટ થઈને શ્રી મહાપ્રભુજીને આપ્યા હતા, પણ આ ગ્રંથમાં એનો ઉલ્લેખ શ્રી મહાપ્રભુજીએ નથી કર્યો. એટલે એ જે વાત છે એ બનાવટી છે. વસ્તુતઃ મહાપ્રભુજીએ અથવા શ્રી ગોકુલનાથજીએ આ મંત્રોને બનાવ્યા હતા, આ જાતની એક વાત આવે છે. એટલે અહીંયા ફરીથી પાછો પ્રશ્ન એ થાય છે કે આપણે જોઈએ છીએ ગ્રંથમાં ક્યાં પણ અષ્ટાક્ષર મંત્ર કે પંચાક્ષર કે ગદ્ય મંત્રનો ઉલ્લેખ નથી, તો શું શ્રી મહાપ્રભુજી ખોટું બોલી રહ્યા છે અથવા શું ભગવાને આ મંત્ર શ્રી મહાપ્રભુજીને આપ્યો ન હતો? જો આપ્યો હતો તો અક્ષરે અક્ષર હું કહું છું એમ કહેવા છતાં પણ આ ગ્રંથમાં એ મંત્રનો ઉલ્લેખ શા માટે નથી, આ પ્રશ્ન છે. આનું હાથ ઊંચો કરીને એને સમાધાન આપજો. હા, માઇકમાં માઇકમાં માઇક. એ દીક્ષા મંત્ર છે, એ હંમેશા ગોપ્ય હોય એટલા માટે પ્રગટ ન થયો. બહુ સુંદર. દીક્ષા મંત્ર હંમેશા ગુપ્ત રહે છે એટલે શ્રી મહાપ્રભુજીએ આ ગ્રંથમાં એ મંત્રનો ઉલ્લેખ નથી કર્યો, બરોબર છે? સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષરશ ઉચ્યતે એમ અક્ષરે અક્ષર જે કહ્યું છે એમ કહેવા છતાં પણ અસત્ય નથી બોલી રહ્યા, કેમ કે જે વસ્તુને પ્રકટ કરી શકાય એવી છે એને અક્ષરે અક્ષર કહ્યું છે. જે વસ્તુ ગોપ્ય છે અને શ્રૌત પરંપરાથી એટલે ગુરુ શિષ્ય પરંપરાથી જ જે નો બોધ કરી શકાય એને અહીંયા સર્વજનોને સામે આવે એવી રીતે પ્રકટ શ્રી મહાપ્રભુજી ન કરી શકે. આ આપણું ભારતીય ધર્મ સંસ્કૃતિની એક કલ્ચર છે, એટલે ક્યારેક પણ મંત્ર સંબંધી કોઈ ઉલ્લેખ કરવો પડે, સામાન્યતયા પરંપરા એ છે કે દીક્ષા સમય અથવા તો દીક્ષિત વ્યક્તિ મંત્રનો જ્યારે જપ કરે તે સમયે એનો અજપા જપ કરવાની પ્રણાલી છે, મોટેથી ઉચ્ચાર કરી નથી શકાતો, એક મંત્રનો પહેલો નિયમ છે. કોઈ પણ મંત્રનો એવા સ્વરથી ઉચ્ચાર ન કરી શકાય કે જે બીજો કોઈ સાંભળે, કેવલ દીક્ષાના પ્રસંગને બાદ કરીને. જે વખતે મંત્રનો જપ કરવામાં આવે છે તે વખતે પણ આપણે બોલી અને આપણે સાંભળીએ, બસ એટલા મંદ સ્વરથી એનો ઉચ્ચાર થવો જોઈએ, આ એનો બીજો નિયમ છે. અદીક્ષિત વ્યક્તિ એ મંત્રને સાંભળી ન શકે, એ વાંચી ન શકે, એનું એને બોધ ન થઈ શકે, એટલી ગુપ્તતા મંત્રની જાળવવી એ મંત્ર દીક્ષા આપનાર અને દીક્ષા લેનાર એ બંનેની ફરજ છે. આ એ રહસ્ય છે, આ એ ખજાનો છે, આ એવી એક કી છે, ચાવી છે, કોડ છે કે જે ક્યાં પણ લીક ન થવો જોઈએ એટલી એની ગુપ્તતા રહેવી જોઈએ. યદી આ લીક થઈ ગયો તો આની અંદર આખા સંપ્રદાયનું રહસ્ય છે, એ રહસ્ય છે એ યા તો પ્રકટ થઈ જવાને કારણે સંપ્રદાય છે એ પોલ્યુટ થઈ જશે, એના અંદર કોઈ બીજાનો પ્રવેશ, અનધિકારીનો પ્રવેશ થઈ જશે અને તે સ્થિતિમાં સંપ્રદાય જેના માટે પ્રકટ થયો છે એનાથી વંચિત રહી શકે છે, એને એ સંપ્રદાય વિકૃત રૂપથી પ્રાપ્ત થઈ શકે એવું પણ બની જાય. જેમ કોઈ ફોર્મ્યુલા છે કોઈ બનાવટની, એ ફોર્મ્યુલા યદી કોઈના હાથમાં લાગી જાય તો પછી એનો કોઈ પણ ઉપયોગ થઈ શકે છે. આજે ઘણા બધા વિશ્વના દેશો, ઈરાન, પાકિસ્તાન, અફઘાનિસ્તાન આવા બધા દેશોના પાસે કે સીરિયા જેવા દેશો પાસે અણુસત્તા કે અણુબોમ્બ બનાવવાની ટેકનોલોજી ન પહોંચી જાય અથવા એ લોકોને એ બનાવવા માટેના કાચો માલ ક્યાંકથી પ્રાપ્ત ન થઈ જાય એના માટે શા માટે ચિંતિત છે? કેમ કે શાસ્ત્ર તો કોઈની પાસે પણ આવી જાય, પરંતુ પ્રયોગ કરવાનો વિવેક જેના અંદર ન હોય એવાના હાથમાં એ શસ્ત્ર પહોંચી જાય તો સર્વનાશ નોતરી શકે. કેમ કે આ મહાવિનાશના શસ્ત્રો છે. જે સ્થિતિ અશ્વત્થામાની હતી કે એના માટે સુપાત્ર ન હતો, તે છતાં પણ પુત્રપ્રેમથી દ્રોણાચાર્ય એને શસ્ત્ર આપ્યું અને એનો પ્રયોગ એણે વિશ્વકલ્યાણ કે ધર્મના કલ્યાણ માટે ન કરીને ભક્તના વધ માટે એનો પ્રયોગ કર્યો, જેથી ભગવાને સ્વયં પ્રકટ થવું પડ્યું અને રક્ષા કરવી પડી હતી. તો આ સ્થિતિ ન થઈ જાય એટલા માટે મંત્રને હંમેશા ગુપ્ત રાખવું જોઈએ. આ આપણી ત્યાંની પરંપરા છે. એ જ પરંપરાને અનુસરીને શ્રી મહાપ્રભુજી અહીંયા અષ્ટાક્ષર કે બ્રહ્મ સંબંધ મંત્ર છે એનો ઉલ્લેખ નથી કર્યો. આગળ બ્રહ્મ સંબંધ શબ્દનો અર્થ શું? હાથ ઊંચો કરીને હા, એનો સમાસ વિગ્રહ નહીં કરતા, કેમ કે બ્રહ્મણા સહ સંબંધ એ તો વિગ્રહ સરળ છે. હા, આ બાજુ. હા, તમે બોલો. બ્રહ્મ સાથેનો સંબંધ આપણો જોડાય અને આપણે પ્રભુના સાથે નહીં. બ્રહ્મ સંબંધ શબ્દનો ખાલી અર્થ બોલીને એને વિરામ કરી લો, પછી જે થવાનું હશે તો આપણે કરશું આરામથી. હમણાં તો બ્રહ્મ સાથે સંબંધ એટલે શું? હા, ત્યાં પ્રભુની સાથે જોડવાનો એટલે બ્રહ્મ સંબંધ. મારો પ્રશ્ન આવા પ્રશ્ન. હા, બોલો બેન, છેલ્લે. આત્માનો પરમાત્મા સાથેનો સંબંધ, મારો પ્રશ્ન આને થોડી. હા, બોલો, શું બોલ્યા? બ્રહ્મ એટલે સત્ય, સત્ય સાથેનો સંબંધ, પૂર્ણ પુરુષોત્તમ. એના સાથેનો પાછો સંબંધ. તે મારો પ્રશ્ન એ છે કે અહીંયા શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ શબ્દનો પ્રયોગ કેમ કર્યો, કૃષ્ણ સંબંધ કેમ ન કર્યો? નહીં, મારો આ પ્રશ્ન હવે મેં થોડો એને રિફાઇન્ડ કર્યો છે કે બ્રહ્મ સંબંધ શબ્દનો પ્રયોગ શા માટે થાય છે, કૃષ્ણ સંબંધ શબ્દનો પ્રયોગ કેમ નથી થતો? મારો પ્રશ્ન એને તમને ફરીથી કરું કે કૃષ્ણ સેવા સદા કર્યા, બ્રહ્મ સેવા સદા કર્યા કેમ નહીં? સંબંધ બ્રહ્મ સાથે, સેવા કૃષ્ણની. શું બોલો છો બેન? કૃષ્ણ અને બ્રહ્મ એક જ છે. બ્રહ્મ વ્યાપક છે એટલા માટે. પણ દયારામભાઈ એમ કે છે વ્યાપકથી વાતો ન થાય તે વિના મન અકળાય, તો એવા વ્યાપક સાથે સંબંધ કરાવવાથી ફાયદો શું? પાછો મંત્રની અંદર કૃષ્ણ હું આપનો દાસ છું, કૃષ્ણ હું આપના શરણે છું, અને નામ બ્રહ્મ સંબંધ. હા, જિજ્ઞેશભાઈ. બ્રહ્મનો અંશ છે, અંશી અંશના ભાવનો અહીંયા અનુસંધાન છે. બ્રહ્મથી વિખુગડો પડ્યો છે, ભૂલી ગયો છે, એને પાછા એ અનુસંધાનમાં સંબંધની વાત નહીં. બ્રહ્મનો અંશ છે, બ્રહ્મથી વિખૂટો પડ્યો છે, એ અંશાંશી સંબંધને કારણે અહીંયા બ્રહ્મ સંબંધ શબ્દનો પ્રયોગ છે. હા, હસમુખભાઈ. શેમાં? વેદમાં બ્રહ્મનો ઉલ્લેખ. ઓન કરીને બોલ. હા, બરાબર થઈ ગયું. વેદમાં બ્રહ્મનો ઉલ્લેખ છે, મહાપ્રભુજી વેદથી દૂર નથી જઈ રહ્યા, વેદથી વિરુદ્ધ નથી બોલી રહ્યા, એટલા માટે બ્રહ્મણ શબ્દ ઉલ્લેખ કરે છે. એટલે વૈદિક શબ્દાવલીનો પ્રયોગ કરીને શ્રી મહાપ્રભુજી અહીંયા બ્રહ્મ સંબંધ શબ્દનો પ્રયોગ કરી રહ્યા છે. હા, આર્યો તમારી પાસે છે. મહાપ્રભુજી કહે છે કે સર્વ ખલું ઇદમ બ્રહ્મ, એટલે બ્રહ્મની સાથે સંબંધ છે અને કૃષ્ણ સાથે આપણને સંબંધ કેમ નથી? તો કૃષ્ણને આપણે સાકાર તરીકે સ્વીકારીશું તો આપણે એમની સેવા કરી શકીશું, જ્યારે બ્રહ્મ એ વ્યાપક છે એની સેવા આપણાથી થઈ શકશે નહીં, એટલા માટે આ રીતે તફાવત. આ તો તમે મારી ઉલટી વાત કરી દીધી. તો બ્રહ્મ સંબંધની જગ્યાએ કૃષ્ણ સંબંધ હોવો જોઈએ એવું તમારું સજેશન છે, બરાબર જ છે? તમે તો એકદમ ચિંતામાં મૂકી દીધો. હાજી કોઈ પ્રયાસ કરો. હા, શું બ્રહ્મ છમાં સમત્વ છે, બરોબર? બ્રહ્મ સત્ય અને કૃષ્ણ એ એક જ છે. હા ડોક્ટર, અચ્છા તમે જોરદાર વાત કરી. કૃષ્ણ શબ્દ કહેવાથી સાંપ્રદાયિક થઈ જાત, એટલે આ વાત તો મને ગળે નથી ઉતરતી. સંપ્રદાયનું પ્રવર્તન કરી રહ્યા છે તો સાંપ્રદાયિક થવામાં વાંધો શું છે? કોઈ રિપીટ કરો ને એ તમારી વાત, આમની વાત જરા જોરથી કોઈ કહો. બાનુબેન તમે સાંભળતા હો તો તમે તો કહો. બ્રોડ સેન્સમાં. હા બેન, સર્વ તમારું છે અને તમને જ અર્પણ કરીએ છીએ, પણ આ અર્થનો નારાયણભાઈ એ કૃષ્ણ અવતારી છે અને બ્રહ્મ સનાતન સત્ય છે, આ તો એટલે આ પ્રશંસા છે કે નિંદા છે? ગિરીશ શ્રી મહાપ્રભુજી સાકાર બ્રહ્મવાદના સ્થાપક છે અને બ્રહ્મવાદને આ રીતે પ્રોત્સાહિત કરીને તેની બ્રહ્મ સંબંધ સાથે ત્રણે છે તો એક જ. વેરી ગુડ. ઓ ઘણા બધા ઉત્તર આપણને પ્રાપ્ત થયા છે. હા શિલ્પાબેન બોલ. બહુ સરસ. એટલે જીવ છે એ બ્રહ્મમાંથી છૂટો પડ્યો છે, એટલે એને એ સંબંધ સાથે સ્થાપી જોડીને પાછો એને બહુ સરસ. તો ઓવરઓલ જે આપણને ઉત્તર મળ્યા છે એનો સાર એ છે કે શબ્દના ભેદથી તત્વમાં ભેદ નથી થઈ રહ્યો, એટલે બ્રહ્મ કહો ચાહે કૃષ્ણ કહો, બ્રહ્મ સંબંધ કહો ચાહે કૃષ્ણ સંબંધ કહો, યા પરબ્રહ્મ સંબંધ કહો, પુરુષોત્તમ સંબંધ કહો, એ એક જ વાત છે, એમાં કોઈ ફર્ક નથી. એટલે બ્રહ્મ સંબંધનો તાત્પર્ય પણ કૃષ્ણમાં જ છે. એક બીજો અર્થ એનો એ પણ હોઈ શકે કે કૃષ્ણને યદિ કોઈ દેવરૂપ સમજતો હોય, દેવ કેમ કે બ્રહ્મ છે એમાંથી દેવોનું પ્રાકટ્ય છે, એટલે કૃષ્ણને યદિ કોઈ એક દેવ રૂપ માનીને ને ગણતું હોય તો શ્રી મહાપ્રભુજી અહીંયા એ ભ્રાંતિને દૂર કરવા માગે છે કે બ્રહ્મ એ જ સ્વયં કૃષ્ણ છે. કેમ કે બ્રહ્મ છે એ ઉપનિષદ વેદની અંદર તત્વની એ સંજ્ઞા પ્રાપ્ત થયેલી છે, અને દેવોના અવતાર અને એના રૂપ ગુણ લીલા ચરિત્રોનું વર્ણન પુરાણાદિ શાસ્ત્રોમાં છે. વેદ છે એ પુરાણો કરતાં ઉત્તમ કોટિનું શાસ્ત્ર ગણાય છે, એટલે વેદમાં જે તત્વની સંજ્ઞા છે એ સંજ્ઞાનો યદિ પ્રયોગ કરવામાં આવે તો એનાથી કૃષ્ણની પરતત્વતા છે એને સમજવામાં કોઈ તકલીફ ન રહી જાય, એક આ પણ કારણ છે. એક બીજું કારણ જે સમજાવ્યું કે જીવાત્માઓ છે એનું પ્રાદકટ્ય છે એ અક્ષરમાંથી થયેલું છે, અક્ષર બ્રહ્મમાંથી. તો એ જે અક્ષરમાંથી પ્રાકટ્ય છે એ અક્ષર સ્વયં પાછું પ્રભુમાંથી પ્રગટ થયેલું એક સર્વકારણ કારણરૂપ છે. એટલે સૃષ્ટિ પરંપરાની અંદર જીવાત્માની ભગવદ અંશરૂપતાને સમજાવવા માટે પણ અહીંયા એ સંબંધને યાદ અપાવવા માટે બ્રહ્મ સંબંધ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે એવું પણ કહી શકાય છે. પ્રાચીન વ્યાખ્યાકારોએ બ્રહ્મ સંબંધ એટલે પુરુષોત્તમ સંબંધ, પરબ્રહ્મ સંબંધ, શ્રીકૃષ્ણ સંબંધ એવો જ એનો અર્થ કર્યો છે. આને હવે વધારે આપણે વિસ્તાર નહીં કરીએ. હવે મારો પ્રશ્ન એ છે કે સંબંધ જે છે એ જે છૂટો પડે એનો સંબંધ થાય, જે મોલી જૂની પિક્ચરમાં આવે કે મેળાની અંદર બે ભાઈઓ ગયા અને છૂટા પડી ગયા અને પછી પાછા